પાત્ર કુપાત્ર નહી જોવાનું, અહી તો બધાને બધું પાત્ર જ થઈ જાય. જ્ઞાન પ્રશ્ન કરવાનું, અને જ્ઞાની કોને કહેવાય કે જયારે કોઈ તારે પુસ્તક હાથમાં ધરવાનું ના હોય, કે મારા ફેરવાનું ના હોય, મારા ફેરવાનું ના હોય, પુસ્તક ધરવાનું ના હોય, એને જ્ઞાની કહેવાય. ત્યાંથી એમ સાધનો જાણીએ કે આપડે અમને સાધ્ય પ્રાપ્ત થયું નથી, એટલે ભણેલા માણસ શું સારું સાધન છે. અને તે જ્ઞાની પુરુષ તો દેહ ના માલિક ના ભાઈ, આ દેહ ના માલિક અમે એક ક્ષણવાર નહીં થયા, આ દેહ ના માલિક અમે થયા નથી, આ વાણી ના અમે માલિક થયા નથી, આ મન ના માલિક થયા નથી, આ ત્રણેય ના માલિક અમે એક ક્ષણવાર નથી. આ કોણ તમારી સાથે વાત કરે છે? આત્માથી આત્માની વાતો થાય. આત્મા તો વાત કરતો હોય, ઓરિજિનલ ટેપ રેકોર્ડ આવ્યું કઈ થી? ઓરિજિનલ ટેપ રેકોર્ડ અજ્ઞાનતામાં સંજોગો અનુસાર સાયન્ટિફિક એવિડન્સ ના આધાર ઉભી થઈ. શું થયું? અને દરેક ને તમારા નો રિઝલ્ટ ટેપ રેકોર્ડ છે, બધા નામ ટેપ રેકોર્ડ, પણ બધા નામ અહંકાર એટલે હું બોલ્યો એમ કે, અને અમે કઈક ભી આ ટેપ રેકોર્ડ બોલે છે, અમારા અહંકાર ના હોય. આપ સમજમાં આવે ને? જગત આખું કે ક્યાંક હું બોલ્યો એવું કે ને, શું લાગે તમે હું બોલ્યો એવું કાલે? ટેપ રેકોર્ડિંગ આપે કહ્યું તો આપડે એ બાકી ટેપ રેકોર્ડિંગ આવ્યું ક્યાંથી? અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી ટેપ શું થવાનું? શું થવાનું? જેટલું આભળ્યું હોય, માચ્યું હોય, એ બધું કરે. પ્રકૃતિ માંથી જે કઈ મેળવ્યું તે બુદ્ધિ ના સ્તર સુધી જે હોય કઈ હોય તે. પણ હવે જયારે વાત કરીએ કે જયારે આપણે અંતર ની વાત જયારે નીકળે છે, આત્મા થી જયારે બોલાય છે, ત્યારે એ તો છે કે આપણે પરમાત્મા સ્વરૂપ જે આત્માનું જે સાચું દર્શન તે જ બહાર આવે ને. એમાં પછી જે પેલા જૂના સંસ્કારો ને કારણે જે કઈ બધું ટેપ થયું હોય એ તો બધું નકામું જાય ને. એ જૂના સંસ્કાર જે છે એની ટેપ થઈ જાય. એ ટેપ જ બને, દરેક ને ટેપ જ થાય છે, પણ બધા અહંકાર એટલે હું બોલ્યો એમ કે છે. અને આ સારી આ બોડી છે એની બેટરી થી ચાલે છે, એ બેટરી કે છે હું આ તો હું ચાલ્યો એમ કે છે. અમે એમ જ જાણી બેટરી અચલાય છે. શું આ બોડી મન વચન કયા ત્રણ બેટરીઓ ભરાય અંતર છે, અને બીજી ટાઈમ છે તે ઉતરી જાય છે, પાછલી ટાઈમ ઉતર્યા કરે છે, નવી બસ ભરાયા કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન જાય અને જ્ઞાન થાય ત્યાં ડિસ્ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ એટલું જ રહે. અજ્ઞાન જાય તો ડિસ્ચાર્જ એટલું રહે, ચાર્જ ના થાય. ડિસ્ચાર્જ ત્યાં થયું ત્યાં પછી આપણે મન જે આપણે બુદ્ધિના સ્તર સુધીનું જે કઈ છે આપણું હલનચલન અત્યારે પ્રકૃતિમાં, તો આપણે આપોઆપ બંધ થઈ જાય. પછીથી જે આપણે ચલણ આવ્યું એ તો કેવળ આત્મા સ્વરૂપ રીતે જ એ આપણે હોય ને બાર. એમનું કેવું એમ છે કે જ્યાં સુધી પેલું બુદ્ધિના સ્તરનું જે ડિસ્ચાર્જ છે તે બુદ્ધિના સ્તરનું જ રહે, પછી જયારે આત્માનો પ્રકાશ થાય ત્યાર પછી તો કે છે કે આત્મ સ્વરૂપ નું જ બધું હોય ને એમ. પ્રકાશ થયા પછી ફરી ચાર્જ ના થાય, પણ એનું જે વર્તન છે એની વાણી છે એ બધું પછી આત્મ સ્વરૂપ ને લગતું છે કે અનુલગતું હોય એવું આપણે કહેવું. અત્યારે અમને અમને લાઈટ થયેલું છે, પણ ડિસ્ચાર્જ એટલે પહેલાનો માલ જે ભરેલો છે નીકળે. લાઈટ થયું તેના આધારે સંયમ પરિણામ હોય, અમે બધા નિરંતર સંયમ પરિણામ 24 કલાક સંયમ પરિણામ હોય. તમે એમને ગારબોળ સંયમ પરિણામ થાય એ તમે એ સંયમ જ હોય. સંયમ બે પ્રકારનો, એક લૌકિક સંયમ, લૌકિક સંયમ બહારનો ટટારો હોય, અને મોક્ષ માર્ગ નો સંયમ અંદરનો સંયમ હોય. જ્ઞાન થયા પછી જૂનો કચરો આપણે રહી શકે ખરો? જ્ઞાન થયા પછી જૂનો કચરો રહી શકે ખરો? જ્ઞાન થયા પછી જૂનો કચરો રહી શકે ખરો? જૂનો પાછલો એનો પ્રશ્ન છે. આત્મા જે તન્માયાકાર થતો હતો, મનમાં તન્માયાકાર થતો હતો, વાણીમાં તન્માયાકાર થતો હતો, દેહમાં તન્માયાકાર થતો હતો, ન થાય એનું જ્ઞાન બરાબર. એટલે ફરી ચાર્જ ના થાય, બીજો કર્મ ના બંધાય, પણ પાછળ જે બંધન છે એ ભોગવવો પડે. એ તો પણ બાકી દેહ ભોગવે ને, આત્માને શું લાગે? આત્માને નથી ભોગવવા પડતા, એ તો દેહ ભોગવે, અને પછીથી એને પણ કોઈ જાતની અસર ન થાય, દેહ આગી ભોગવ્યા કરે. અસર ના થાય, અસર ના, ઇટ ઇઝ સમથિંગ લાઈક અ ક્લોરોફોર્મ. બિલકુલ અસર ના થાય, બિલકુલ અસર ના થાય. ડોક્ટર જેમ એક ક્લોરોફોર્મ આપે ગમે એવું મોટું ઓપરેશન કરે, ઉપાધિમાં જમાતી રહે, ઉપાધિમાં જમાતી રહે. સમજાય? તમારે ઉપાધિમાં જમાતી રહે છે ને? હા, ઉપાધિમાં જમાતી રહે. આ બધાને ઉપાધિમાં, આ બધાને જ્ઞાન આપેલું છે, બધાને ઉપાધિમાં સમાધિ, નિરંતર ઉપાધિમાં સમાધિ રહે. એમનો પ્રશ્ન એમ છે કે આપે જે પેલી પાત્રતા ની વાત કરી કે આપની વાત સાંભળે એ બધા પાત્ર જ કહેવાય, અહીંયા આવે બધા પાત્ર જ કહેવાય, તો કે એ વાત મને બરાબર ઉતરી. પણ કે છે આપની સાનિધ્યમાં હોય ત્યાં સુધી બરાબર છે, પણ પછી બહાર ગયા પછી છે તો ના, બહાર ગયા પછી થાય જ રહે, ગાળો થાય નીકળી. મારે ભેગો થયો હોય એની અસર તમને બહાર બી રહેશે. એના માટે સમજી ગયો, દર્શન કરી ગયો કે દાપણ ઉત્પન્ન થાય, બહાર ગયા પછી માળો બહુ ના થાય. બહુ ન થાય તે વાત સાચી, ધીરે ધીરે એનું ગાળ પણ નીકળે એ બી હું માનું આપણે. અને તે પણ ક્યારે નીકળે? જેમ જેમ આપનું જ્ઞાન એને પચતું જાય, હજમ થાય એમ. બાકી આપણે એકી સાથે કેમ નીકળી જાય? એ કે છે કે એ વાત બરાબર છે કે થોડું ગાંઠ પણ નીકળે, પણ જેમ જેમ આપનું જ્ઞાન એનું એને પચતું જાય તેમ તેમ એનું ગાંઠ પણ નીકળતું જાય. એ રોજ રોજ એને જ્ઞાન પચે નહીં, મારું જ્ઞાન પચે ને એને જયારે ક્યારે આપતો 72 તો થયા, 72 થયું ક્યારે પરપોટો ફૂટી જાય, શું ઠેકાણું માર ગયા ક્યારે પછી રહે તે પરપોટો ફૂટી જાય. આ પરપોટો ફૂટી જાય ત્યારે શાને આધાર રહે પછી? એટલે હું એને કલાકમાં જ બધું આપી દઉં, આ બધાને આપી દીધેલું છે. ચિંતા ના થાય, ચિંતા થાય મારે પણ દાવો મારજો ભાઈ, ચિંતા થાય દાવો મારજો ભાઈ. એટલે આપનું કેવું એમ કે વિકાર માત્ર માંથી એ મુક્તિ થાય છે? વિકાર માત્ર માંથી મુક્તિ થઈ જાય છે? વિકાર માત્ર થી મુક્તિ થઈ જાય છે? વિકાર, વિકારો, વિકાર ને આપણે કઈ લેવા દેવા? કોઈ પણ પ્રકાર નો વિકાર, માનસિક વિકાર કો, શારીરિક કો, એ આત્મ વિકાર કરતો ઉડી જાય. આત્મા નો જે વિકાર છે તે બધો ઉડી જાય. આત્મા ચોખ્ખો છે, ચોખ્ખો છે એવું ભાન થાય છે. શું થાય છે? સમજી ગયો. એવું એને ભાન થઈ જાય છે. પછી પોતાનો એ નિરંતર એ આત્મા જ યાદ રહ્યા કરે છે. પણ શું કે નહીં, નિરંતર આત્મા યાદ રહે છે. અને કેટલાક ના આત્મા યાદ ના રહે, સદા યાદ રહ્યા કરે. તમારે જ્ઞાન દેવું છે, તમારું મન મને વચવર્તી મારે એના કરતા ચેતવી ચેતી રહેજો. એમાં કશું ચેતવા પણ નથી એમના. અને બાકી એટલો બધો ઊંચો કે હોત આપડે ડરપોક તો અહીંયા સુધી આપડે આવત નહીં. બીજો કરતો નથી હું કશા થી ગમત કરું જોડે જોડે. મારી પણ સાથે એટલી જ એ તૈયારી છે ગમત ની. એટલા સોરી છે, આખી ક્વોલિટી સોરી. અમે જાણીએ ને બધો અમરે જોડે સંબંધ કરો ને. અને ભાદર ને પટેલ નું અવિવેક કઈ જો થયો તો માફ કરજો. અવિવેક થયો તો માફ કરજો. અવિવેક કઈ હોય. અરે અમારે તો માફ કેવું હોય કે આપડે તમે તો ઠીક છે, પણ બીજા અંદર ના હોય ને ગમે તે વાતચીત કરે ને. કારણ કે અમારે તો સહજ ક્ષમા હોય. કેવી હોય? સહજ ક્ષમા હોય. ક્ષમા કરીએ ને આપણે એમને ક્ષમા સાચી વાત. અમને તો ગાળ ભળે છે. અમારે આ ગાળ ભળે તો ક્ષમા જ થાય. આ ફૂલ કરાવે સાધુ ધાર હોય તો આપણે ગુણ છે. એલિવેટ ના થાય અને ગાળ ભળે ડિપ્રેશન ના આવે એ જ્ઞાની શરૂ. અચ્છા, આ જ્ઞાન પછીથી મનુષ્ય જ્યારે પોતે જીવ જ્યારે પોતે ધ્યાનમાં બેસે, ઈશ્વરના સ્મરણમાં બેસે, તો સતત એને જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી એ આત્માની અંદર જે આત્મા એટલે જીવ આત્મામાં જે મળી જાય, અગર તો પોતાનું સ્વરૂપનું પોતાને દર્શન થાય, પોતાના સ્વરૂપમાં પોતે ઉતરી જાય, એ વસ્તુ શક્ય બને છે ખરી? એ કે છે આ જ્ઞાન પછી જ્યારે પોતે ધ્યાનમાં બેસે કે ઈશ્વર ના સ્મરણ માં બેસે. હું જ્ઞાન આપું છું, વિધિન આપું છું. અહીંથી ઉઠો એટલે જીવ નો જીવ થઈને જ ઉઠ્યો. પછી જીવ નો જીવ ના થાય તો આપની જો થાય કૃપા ને જો લાભ મળે તો કે આપની જો કૃપા થાય ને મને એવો લાભ મળે તો કે છે. 10 લાખ વર્ષે આ જ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન ખરેખર આ અપવાદ માર્ગ છે. કેવો છે? અને ખરો દોરી રસ્તો આ તે બહાર છે. તે ક્ષણે ક્ષણે બધું પરિગ્રહ છોડતા છોડતા છોડતા છોડતા આગળ જવાનું એ ધોરી માર્ગ છે. અને આ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ એટલે જ્ઞાની પાસ જ્ઞાની પાસેથી એની લીટમાં બેસી જવું. કૃપા કૃપા પ્રાપ્ત થાય. કૃપા જીત બધું છે. આ બધાને જ્ઞાન આપ્યું ને તમારી રે. અને આ નિરંતર સંયમ પરિણામ કરે. સંસારમાં સ્ત્રી હોય છોકરા હોય તેનો અમારે કોઈ જન્મ હતો નથી. છતાં તો એ સંયમ પરિણામો હોય. આવતીકાલનો શું ટાઈમ રાખ્યો છે? જો પારસી અધિકારી ના ગણાય તો અહીંયા આગળ છે. અને જ્ઞાન માં રહે છે તો જો પાત્રતા જોવા જાય તો ભાઈ ના રહેવા દે. એટલે મેં જે આપને કહ્યું પાત્રતા એ જાતિભેદની દ્રષ્ટિએ નહીં, પણ પોતાના જે ગુણની જે લાયકાત એ દ્રષ્ટિએ મેં આપણે પાત્રતા કહી હતી. એટલે પાત્રતા જાતિભેદને આધારે હું નથી વાત કરતો, પણ એના ગુણને આધારે કે હા. પણ દારૂ પીધા દારૂ બંધ કે રાખી દે. અને કેટલાક માણસ તો ક્રોધ બંધ થઈ ગયો નહીં તેના મા બાપને બધા કહેવાય. અને તમને તમે શું કરવાનો? ક્રોધ બંધ થઈ ગયો. બહુ ક્રોધી હતો કે બંધાય. આખો કે છે ને આખો જો તું જીવ આખો આખો શું કે છે જો તું જીવ તો કરતા હરી કે છે કોણ કરતા જો તું જીવ તો કરતા હરી અને જો તું શિવ તો વસ્તુ ખરી કે શિવ તો વસ્તુ ખરી હા એવું આખો કે છે પછી બીજું વાક્ય બોલે કરતા કરતા મીટે તો છૂટે કર્મ આત્માનું દર્શન થાય ને એટલે જ્ઞાન એને મળતું નથી સંસારમાં રહે છે છોકરા ના દેરાસર બધું ઘી ના પીસા ઉભરા ઘી બોલો કે ઘી કમ્પલસરી નથી જેને આપવું એ આપે એમ ના એમ નહી પણ એનાથી ચર્ચા ચડતી થાય મારું શું કેવાનું ચર્ચા ચડતી થાય આત્મા જતો રહે એટલે અહીં તો કોઈ જાત નું વ્યવહાર જ નહીં ને હા દેખાય જેટલો જ વ્યવહાર બીજા બધા વ્યવહાર નહીં જેમાં ચઢા ચડી થાય જેમાં પૈસા આપવાનો મનમાં વિચાર આવે કે આપણે ક્યાં બોલી ગયા એવો વિચાર ઊંધો આવે તો આપવાનું અહીં બોલે ખરા 500 રૂપિયા આપવાનો બોલે પણ પછી આપતી વખતે પાછળ તો શું ત્યાં કરે તો એ બધું વ્યવહાર કામ ના થાય ને એટલે ઊંધા ઊંધા કર્મ બંધાય શું થાય અહીં પૈસાનો વ્યવહાર નહીં કોઈ ડાકોર ના બ્રાહ્મણો લગભગ 50 ડાકોર તમે જ્ઞાન ઉપયોગ મૂકો તો જાણી શકો કે નહીં ના એવું મૂકીએ નહીં ને એવું ઉપયોગ મૂકે પાર ના સમાધાન કરવા માટે પૂછે છે ના પણ એવો ઉપયોગ ના ઉપયોગ તો અમને એમ લાગે અમારો ઉપયોગ તો અમેરિકા મૂકવો પડે ઇંગ્લેન્ડમાં મૂકવો પડે પણ જ્યાં જરૂરિયાત હોય ફાયદા કરતા હોય ધર્મ ઉપર ધર્મનું રક્ષણ કરતો હોય ધર્મનો લાભ થતો હોય તો ઉપયોગ મૂકીએ બીજી સાધારણ બાબતો ભગવાન ની સાક્ષી મોકલાવેલા છે મુનિ સ્વામી ની સાક્ષી મોકલાવે તમે મુનિસુરત ભગવાન ની સાક્ષી એ મોકલાયો તો મેં કે છે ભગવાન મુનિસુરત હા ભગવાન ની સાક્ષી મોકલાવ પણ અમે અહીંયા આગળ અમારું લેવલ ને આ લેવલ મળે નઈ ને લેવલ મળવું જોઈએ ને તમને જ્ઞાન આપ્યું હોય તો લેવલ થોડું થોડું મળે ખરું એટલું જ્ઞાન લીધું હોય તો લેવલ એ મળે તમે સર્વજ્ઞ કેવડાવો છો એટલે તમને હિસાબે ખબર તો પડે જ કે નહીં ના ના એ કશી અમને ખબર કારણ સર્વજ્ઞ છે કારણ સર્વજ્ઞ છે શું છે કારણ સર્વજ્ઞ છે કેવું છે કેવા સર્વજ્ઞ છે કારણ એટલે હું સમજો નહીં જરા એ ના સમજો એ સમજો નહીં જરા સમજાવો કારણ સર્વજ્ઞ એટલે આ નોંધી બે ગાંધીવેલથી ગયા એટલે આ બધા કે છે કોઈ પૂછે કે ગાંધીજી ક્યાં ગયા હતા કે છે કે ઘર ઉપર ગયા હોય નીચે તમે હોય નીચે લોકો અહીં કે બીજો બી હોય શકે ગાંધીજી હમણાં નીકળ્યા છે બે મિત્ર નીકળી જતી હતી દાદા ઉપર એવો પણ જવાબ હોય શકે ને કે દાદરા ઉપર જ હશે હમણાં જ નીચે ઉતરે એવું પણ જવાબ નીકળે ને રાનજીભી હમણાં જ નીચે ઉતર્યા નીચે દાદરા માં જ મળશે એવો પણ જવાબ હોય ને એવો હોય ને તો પછી આમ ગયા એમ વ્યવહારમાં એવું કહેવાય છે ગયા એટલે અહીંથી અહીંથી મુંબઈ થી અહીં સ્ટેશન પર હોય આપણે તોય વડોદરા ગયા એમ કહીએ છીએ અહીંથી ગેરથી જાય વડોદરા ગયા કહીએ બીજો આપણું ક્યાં સ્થાન આ પંચ પરમેશ્વરી માં આપનું સ્થાન ક્યાં છે પંચ પરમેશ્વરી માં આપનું સ્થાન ક્યાં છે તમારે શું કરું સ્થાન એટલે આ મારો પ્રશ્ન છે એનો તમારે જવાબ તો આપવો જોઈએ ને પ્રશ્ન નો જવાબ તો એટલો જ છે કે આ આચાર્ય ની ઉપર છે નીચે છે હવે ત્યાં કયું સ્થાન તમે આર્યન રાખો તમે તો એ કેવી રીતે બની શકે કે તો અરિહંત કહેવાઓ? તમે જેવું માનો એ ન્યાય તમારે કરવાનો, ન્યાય તમારે કરવાનો, ન્યાય તો તમારે કરવાનો. તમે જ કહો તમારા મોઢેથી. આરતી શા માટે થાય છે? આરતી આરતી પાછળ, આરતી પાછળ ઉદ્દેશ શું છે કે આરતી ભગવાન ની થાય? આરતી જોઈએ છે કે બંધ કે કેમ આવ્યું? બૂટ કેમ પહેરવાનું? એમ બુટ ને વીટી હું પહેરું છું, હીરાની વીટી. શ્રીમદ નું છ પદ છે, છ પદ ની વાત છે શ્રીમદ રાજચંદ્ર ની. એમાં આત્મા કરતા ખરો કે નહીં? એમ કર્મ નો કરતા ખરો કે નહીં? આત્મા વ્યવહાર થી કરતા, શરીર છે ત્યાં સુધી. શરીર ના હોય તો પછી નહીં ને? એમ શરીર હોય ત્યાં સુધી કરતા, અને શરીર ના હોય પછી ને? મારી ભગવાન શરીર માં કરતા હતા, કૃપાળદેવ શરીર માં કરતા હતા. એટલે વ્યવહાર થી કરતા એ વાત સમજવા જેવી છે, સમજવી બહુ મુશ્કેલ છે. મારી શંકાઓમાં રોજ રોજ વધારો થતો જાય છે. એના કરતા તમે આ જગ્યા છોડી દો, બહુ સારું. તમારું પૂરતા શંકા તમને કરી કાશે કે તમારી જે શંકા ઓછી થાય તો બેસું અહીંયા. કે શંકા વધે એટલે હા, શંકા વધે તો ઉઠવું. એવું છે ને કે આપણે જગ્યાએ છોડી દેવી છે આપણે. શંકા વધે છોડી દેવી ના છોડી દેવી? તમને રોગ વધારે થશે ઉઠો, શું કરું? આપણે અંદર જે થી મનથી બધું માની લીધું છે એને આપણે આગળ કરીએ છીએ, એટલે તમને બહારનું કશું દેખાતું જ નથી. સામે આવતો તમને પ્રકાશ એ દેખાતો જ નથી. એના કરતા અમે અમે તમને બધું માફી અભિનય થયો છે ને, તેમ માફી કરીને ખાઈ છું. સહજ માફી જ હોય અમારે, એટલે તમે તમારે માટે પહેલેથી ચેતી દેજો. આમાં બહુ ઊંડા ઉતરશો નહીં. આપણે છે, આપણું અસર છે, એ શું ખોટું છે? અહીંયા આગળ આપણે અનુકૂળતા ના આવે, શંકાઓ રૂપી થઈ તો આમ જ નહીં. કોઈને શંકા અહીં કોઈને આવેલી જ નહીં. આજ સુધી 25,000 માં થાય પણ કોઈને શંકા જ નહીં આવેલી. પોતાની ધંધે નો ફેર હોય તો આગળ ક્યાં સુધી બેહાડીએ તમને? એનો અર્થ જ નહીં. રોગ ઉભો થાય તમને તમારું તમારું રૂપિયામાં તમને શંકા ઉભી ના થાય એમાં તમારું હિત. તમને શંકા ઉભી ના થાય એ તમારું હિત કહેવાય. તમારે માટે હા આ જગ્યા શંકા વધે ત્યાં આગળ બેસવું એ ગુનો છે. શું છે મને એમ કે મારું સમાધાન થશે એટલે હું રોજ આયા કરું છું કે છે. ના પણ સમાધાન તો બધું થાય એવું જ છે. પણ તમારે એવું છે ને કે જો આગળ તમે તમારી સમજણ બારની વાત પૂછો તો આયા આરતી મારી નથી ઉતારતા. એમને જોડા તો આછું આ દાદા ભગવાન ના એવું મેં કહ્યું છે. આ દાદા ભગવાન ના આ તો પટેલ છે એમ પટેલ ગામના છે અને પબ્લિક ટ્રસ્ટ છે આ. અને આરતી કોની ઉતારે છે તમે કહેલું છે છતાંય તમે બોલી જઈને વાર કરી આવું છે બધું. આ તો ના પણ આ સ્થાનક તમને અનુકૂળ નહીં આવે. હું તમને કહ્યું મારે તમે મહેરબાની કરી હોય તમે ઘેર હતો તમારું આત્માનું કંઈ કલ્યાણ થાય. આ તો બધું શંકા થાય તો નુકસાન થાય બધું. અને જ્ઞાની ઉપર પણ શંકા જે જ્ઞાની એક કલાકો ભોગ થાય એની પર શંકા કરવા શી દશા થાય? એટલે અમે તમને પહેલેથી જ કહીએ ના અહીંયા આગળ અમે પડશો નહીં. હા આપડે હવે જાણી રહ્યા બહુ તમને શંકા થશે તો હું જાણવા બેસ્યો તો નુકસાન થશે. જય સત્યાન જય સત્યાન. બધું 11 વર્ષથી ચાલે છે. એક સંવાદ કે વિવાદ નથી થયો એવું કોઈ માણસ જ આવ્યો નથી. અને આ એમને છે તે કામનું નથી. આ એમને કહ્યું છે ને એમને વિનંતી કરી કહું છું ભાઈ ખેતીભાઈ નરસિંહ ને ત્યાં વડાલ. ખેતીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સાંજે જ્ઞાનદાન. આપડે તો આવેલા હોય એટલે એમ ઓળખીએ આપડે. તમે ખુદ ની તપાસ કરી ગાળો બોળે મારે ખરાબ આદમી થયો એ આનંદ જ નાખે. જે આનંદ ગરીબ માં જતો રે, ગજુ કપાઈ જાય તો જતો રે, તો એ આનંદ આનંદ જ નથી ને. એ તો નાચનારી નાચનારી પાસે આનંદ થાય છે. એ આનંદ આનંદ નથી, આ બધા ભૌતિક આનંદ છે. કેવા છે? ભૌતિક. હા, અને આત્માનો આનંદ તો જાય ને. કરો ખુદ ખુદ ને પીછાણ કરો. કીધું ઓળખાણ થઈ ગયું, થઈ ગયું. આ તો દિનિયાર દિનિયાર દિનિયાર કર્યા કરે. કોણ થતા કે દિનિયાર? દિનિયાર એ ખોટું નથી, દિનિયાર તમારું નામ છે. પણ નામને જ તમે કહો હું છું એવું કહો છો. માય નેમ ઇઝ દિનિયાર એન્ડ આઈ એમ દિનિયાર, એવું બોલો છો ને? શું બોલો છો? છોકરા નો ફાધર થયું બીજી રોંગ બિલીફ, આનો મામો થયું અને કાકો થયું બધી રોંગ બિલીફો કેટલી બેઠી છે. બહુ બેઠી નઈ એ રોંગ બિલીફ. એટલે રાઈટ બિલીફ બેસવી રાઈટ બિલીફ એટલે શું? હું ખુદા ખુદા નો છું અને ખુદા મારો છે, એ બિલીફ. ખુદા માં હું છું અને ખુદા મારા માં છે, એ નવરાય. એથી કોઈ આગળ જાણવાનું નથી, પછી જાણવાનું પૂરું થઈ જાય. પોતાનો હું કોણ છે, કોણ થઈ જાય, સમજી થાય, એટલે સાચો આનંદ થાય. અમારી આજ્ઞા પાડવી પડે બધું, કારણ કે એકદમ આ તકે છે. એ રીતે આજ્ઞા પાડે તો તકે, આજ્ઞા પાડો તો તમારું આને સંસારમાં રહીને તો ત્યાગ કરવો પડે. ત્યાગ તમારે થાય એવો નથી. તો એવી છોકરા જોડાયેલા છે. આપણા માં છે એના માટે ગભરાવાની જરૂર. અને રમણ મહર્ષિ નું જિંદગી બહુ ચરિત્ર બહુ ગમ્યું. રમણ મહર્ષિ નું ચરિત્ર મને બહુ ગમ્યું. કે એમ જ કહેવા માંગે હું કોણ છું એનું કરે. આ જગત કોને બનાવ્યું છે? દુનિયા જગત બની નથી. જગત બની નથી, બની નથી જગત. કોને બનાવ્યું? ઉપરવાળો. ઉપર ઉધી આવ્યો કોઈ ના મળે. ગોડ અને દુનિયામાં કઈ ફરક નથી. કોને બનાવેલું છે? કોઈ બનાવ્યું નથી, આ તો ભગવાન નો જ ભાગ છે. એટલે મારે કેવું પડશે, ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. God is created correct by Christian viewpoint, not by fact. By Muslim viewpoint, by Indian viewpoint, God is creator, but not by fact. તો એ પૂછે છે કે ફેક્ટ શું છે? તારે મને કહેવું પડશે કે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ? તમે અમને ભેગા થયા ની એ તમને એમ લાગે ઇગોઇઝમ કેમ બોલો કે અમે ભેગા થયા, પણ એની પાસે તો કેટલા એવિડન્સ છે કે સર્કમસ્ટન્શિયલ ભેગા થયા તમે અમને ભેગા થઈ એ જ કરતા એ જ બનાવનાર છે. મને એડ્રેસ આપ્યું હતું એનું, યુનિટી ઇન ડાયવર્સિટી. હા, યુનિટી ઇન ડાયવર્સિટી. યુનિટી ઇન ડાયવર્સિટી. હા, તમે તો ભણેલા મારા કરતા વધારે છો. મેટ્રિક ફેલ થયેલો છે, મને તો તમારી વાત સાંભળે આપણે અંગોઠા છો. શું એનો અર્થ શું થાય છે? એટલે બેઝ મેટલ ગોલ, પછી તમે બાંગડી બનાવો, બુટ્ટી બનાવો, વીટી બનાવો, એટલે મૂળ વસ્તુ એ કે એનાથી પછી તમે જેટલા ગાઢ ઘડો એ. માર્કેટ વાળા એ કરી છે, ભરવાનું નથી કર્યું. અમે માર્કેટ માં નથી રહેતા, અમને એક જ કિંમત હોય. આ માર્કેટ વાળા માર્કેટ વાળા એ બધા કિંમત દીધી. તમે માર્કેટમાં રહો, બજાર ભાવ વધઘટ થયા કરે. તમે માર્કેટ મટીરિયલ્સ ને જોઈ શકો છો, અમે છે તે વસ્તુ ને જોઈ શકીએ. વર્લ્ડ ઇઝ બદલ થઈ ગયો, દરેક માણસ ને બદલ થયા કરે. ભાવો સંન્યાસી ભાવેલો બધાને બદલ ઉભું થાય. અમે આજે જ્ઞાન આપીશું, આજે એનાથી પઝલ સોલ્વ થઈ જશે. બધા પઝલ જ ભૂલે, ક્યારે પણ પઝલ ભૂલે. જય સચિદાનંદ, નમો વિક્રાગાય. ચાલો કઈ રીતે થોડો પદ બોલાય દો. આપણે તો બધાને આપવાનું શું છે? એકલો રહી શકે એમ જ નથી, ભીડ માં એકાંત ઉત્પન્ન થાય. ભીડ માં એકાંત, સમજ ને, આ ભીડ માં એકાંત માં આવી જાય. આ ભીડ છે, જો ને કેટલી ભીડ છે, હજુ તો બહુ ભીડ છે. નીચે નીચે જગ્યા ઉભી કરી, નીચે બેસતી બધું. તો ભીડમાં એકાંત લાગ્યું, છોકરા તકરાર કરાવી અને ભાગ્યો. આ ત્યાગીઓ છે, આ ત્યાગીઓ એ શું બધા રોક મારે છે કે અમારો મોક્ષ તેના સંસારીઓ નહીં થાય. તો આપણે કઈ એક સાહેબ એક શાદી તો કરી જુઓ, એક મહિનો જો પહેરાવીએ ને મહિનામાં નાખી જતો પાછો. કારણ શાદી કરી એટલે પેલો તો પેલી કહે ચોખા લઈ આવો, ભાવ લઈ આવો, અને આવડે નહીં હું આનું તીર્થ. તમે જતો રહે આ સ્ત્રીને સ્ત્રીને રાખવી એટલે કેટલી શક્તિ હોય ત્યારે સ્ત્રી રાખવી. હમણાં આ ત્યાગીઓનું કામ જ નથી, ત્યારે એટલે ખબર જ જાય. તમને અવિનાશ સમજાયું? ત્યાગીઓનું કામ ત્યાગીને પહેણાવીએ ને, એક ભાઈ પહેણાવીએ તો ગભરામણ સીધે દર ના આવી જાય. આ રીંગ લઈ આવો, મરચું લઈ આવો, જરા આડી કરી હું આખું થોડું ડાક પડી જશે. તમે અવિનાશ ભાઈ સમજ્યા, પોતરા એટલે સમજ્યા તમે, આજનો દાડો પોતરા રહ્યા જેવો કર્યો, કાલે હા ટાઈપ થઈ જશે આ બધું, શું ટાઈપ થઈને પછી રહેવું જોઈએ ને, રહેવું જોઈએ તમને ગમશે કે સાક્ષાત્કાર ગમશે, મારા પર આનંદ કેમ નથી આવ્યો, જોઈએ કે અનુભવ કરી જોઈએ, આ ટેસ્ટ કરાય ચીજ ન હોય, આ શાકભાજી ની દુકાન ને તમારે 10-12 દિવસ આજે ટેસ્ટ કરવાનું તો વસ્તુ રહી જશે, ત્યારે મફતી રાહ આપીએ ત્યાં તમે સારો શું કરશો, શું કરશો કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, એમનો પ્રશ્ન છે, લાવો કરી તો આપણી સાથે લાવો, દાદાજી ને પહેચાનો આ કોણ છે, કે છે આ મારા ખુદા ના પૈગંબર, તેના પૈગંબર ને તેના પૈગંબર છે, કે છે નથી કરે એટલે પછી ભગવાન ને ઘેર, આ ઊંધું તારી એટલે સસરા ને ઘેર, ઊંધા તારે એટલે ઘર સસરા નું આવ્યું, અને આમ છતાં અમે છતાં ચલાવીએ એટલે તમારે જતી ફેર વહેલે ભગવાન ને ઘેર પહોંચી જવાના, અહીંથી તમને એમ લાગે કે ભગવાન ના ઘર નો વાદ સંભળાય તો ભગવાન હોવ દેખાય, એટલે દેખાય જયારે નજીક થાય ત્યારે એક્ઝેક્ટલી આવે, પણ અહીં કેટલે થી દેખાય તો ભગવાન ના દર્શન થઈ જશે, મંગાવીશું ને આપે, આપો એમને આપો, દાદા ભગવાન તમે જોયેલા બધા ક્યારે દીધા તમે, દાદા ભગવાન પટેલ છે, એમ પટેલ અને કોન્ટ્રાક્ટર છે, અને આ પબ્લિક ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટ નહીં દાદા ભગવાન, અંદર દાદા ભગવાન છે, આ તો પબ્લિક ટ્રસ્ટ છે, બોલાવો, આ તો મંદિર છે, આ દેખાય છે રીતે તો મંદિર છે, નહીં ભગવાન તમને દેખાય, આ દાદા ભગવાન ભગવાન દેહ સાથે ના લોકો એવી રીતે કરવું જોઈએ, દેહ ની સેવા કરે ને લોકો એવી રીતે કરવું જોઈએ, પણ અમારે તો જાણવું જોઈએ, લોકોને એવી રીતે ના કરે તો ફળ મળે ને એમ પોતાને એકદમ ભગવાન દેખાય, એટલે એ મંદિર ને જ ભગવાન માનીને પછી આગળ ચાલુ કરે, તારે કોણ વાત કરી રહ્યું છે, વાત કોણ કરી રહ્યું, ખુદાની સ્પિરિટ, ખુદાની સ્પિરિટ, સ્પિરિટ. હા, તો આ વાત કરે છે. તમે બોલો એ ઉતરી જાય, પણ ચલાવવાની તાકાત આ નહીં. ઓરિજિનલ છે ત્યાં કરશે.